પરધર્મ એટલે જે મારા માટે ધર્મ નથી પણ બીજા માટે ધર્મ છે. ધર્મની ઉપમા, ધર્મની ઉપમા માટે એમ કહેવામાં આવે છે કે જે ખરેખર ધર્મ ન હોય પણ એને ધર્મની ઉપમા આપી શકાય. શા માટે? ભાગવત એનું બહુ સુંદર ખુલાસો આપે છે કે તપ હોય, જપ હોય, સ્વાધ્યાય હોય, ત્યાગ હોય, શાસ્ત્રનું અધ્યયન પ્રવચન હોય, જે કાંઈ હોય, પણ માણસ જો જીતેન્દ્રિય નથી હોતો તો એના દ્વારા કરવામાં આવતા આ બધા ધર્મ ન રહીને ધર્મની ઉપમા થઈ જાય છે કે ધર્મ આવું કાંઈક હોય છે પણ ખરેખર આવો નથી હોતો. કેમ કે ધર્મના માટે કોઈક જાતની જીતેન્દ્રિયતા અપેક્ષિત હોય છે, હોય છે ને હોય જ છે. જીતેન્દ્રિયતા અહીંયા વૈરાગ્ય કે ત્યાગના અર્થમાં નહીં પણ આત્મનિયંત્રણના અર્થમાં, કે આ મારી લક્ષ્મણ રેખા છે, આ રેખાને હું નહીં ઓળંગું, એ અર્થમાં જીતેન્દ્રિયતા. ધર્મનો આભાસ, ધર્મનો આભાસ થાય પણ ધર્મ ન હોય. એક ભાઈ મારી પાસે આવ્યા, વાત તદ્દન સાચી છે કે ભાગવતના પૈસા ન લેવા જોઈએ. આમ ભાગવત નામે અમે પૈસા ન માંગીએ, જનતાના ઉપકાર માટે, પરોપકાર માટે પૈસો માંગીએ. એ પૈસા માંગવાનો જે આયોજન છે એ ભાગવત સપ્તાહ દરમિયાન કરીએ પછી શું વાંધો છે? મેં કીધું તો આપ જનતાના પરોપકાર માટે પૈસા માંગો એમાં કોઈ દિવસે વાંધો કોઈને હોઈ શકે નહીં, પણ એને ભાગવત સપ્તાહના આયોજનમાં જ કેમ સંડોવો છો? એટલે તો જનતા આવે નહીં, કેમ કે આજકાલ જનતા ભાગવત સપ્તાહના નામે દોડી દોડીને ભેગી થાય છે ને, એમ આપણે માંગવા જઈએ તો કોઈ આપે નહીં. અને કોઈને એમ કહી દે કે તમારા પિતાજી ચાલ્યા ગયા, માતાજી ચાલ્યા ગયા, એમાં નામે ભાગવત સપ્તાહ બેસાડો, ગુંજાને શું? વૈષ્ણવોને એ ભ્રાંતિ થઈ ગઈ છે કે આપણા જે માતા પિતા ચાલ્યા જાય છે બધા ધંધુકારી જ હોય છે, એટલે ભાગવત બેસાડ્યા વિના એમની મુક્તિ થવાની જ નથી. ખરેખર મન તો ભગવાનની કૃપા માનું છું કે કોઈ દીકરો નથી કે જે મારી પાછળ ભાગવત બેસાડે, નહીં તો મને બાપ થવામાં એ શરમ આવે. હો, ભાગવતથી ભંડોળ ભેગું કરવા વડીલો તો નથી ધંધુકારી જેવા રે, એમણે ભગવત સેવા કરી હતી. કદાચ થોડા કાંઈ કાળા ધોળા કર્યા હશે તો દુનિયા જ કરે છે, પણ એમાં કાંઈ જે કાંઈ કાળા ધોળા કરે બધા ધંધુકારી જ થાય છે એવું નથી. કે જે બાપ મરી જાય કે જે બા મરી જાય એના માટે ભાગવત સપ્તાહ બેસાડવી, પણ લોકોમાં ધાસ્તી બેસી ગઈ છે. અવારનવાર આજકાલ લોકો કહે છે વડીલો નડે છે. અરે તમારા કર્મો તમને નથી નડતા ને વડીલો નડે છે? જેને પૂછો તે એમ કહે છે કે વડીલોની કનડગત છે. અરે વડીલોની કનડગત થઈ કેવી રીતે? તમને જીવે છે કે મરી ગયા? બોલે ના, મરી ગયા. તો પછી નડે છે કેવી રીતે? ખબર જ નથી પડતી. મરવામાં બધાને જ બીક લાગે પણ આ હેતુથી બીક લાગવા માંડે છે હો મરવામાં ક્યારેક, કે છોકરાઓ એમ કે નડે છે અમને મરેલા અમારા માતા પિતા. માતા પિતા નડી કેવી રીતે શકે? જે આપના વડીલો હોય એમની જો દુર્ગતિ ન થઈ હોય તો નડે શા માટે? અને જો આપણો કંઠીમાં વિશ્વાસ હોય કે આપણે કંઠી પહેરી છે, કૃષ્ણને આપણે રક્ષક માનતા હોઈએ, તો વડીલોએ કંઠી પહેરી હતી કે નથી પહેરી? કંઠી આપણે ઉતારી દીધી હશે પણ વડીલો તો કંઠી પહેરતા જ હતા. ગલામાં કંઠી પહેરનારનો રક્ષક જો ભગવાન હોય તો એને એને ખોટી યોની મળે કેવી રીતે? અને ખોટી યોની મળે નહીં તો એ નડે કેવી રીતે તમને? પણ આપણને આપણા વડીલોમાં માતૃદેવો ભવ, પિતૃદેવો ભવનો ભાવ આજે ભાંગી ગયો છે સદંતર. એટલે આપણને એમ જ લાગે છે કે જેટલા વડીલો મરે છે બધા ધુંધુકારી થતા હશે, એટલે ભાગવત કથા ન બેસાડો ત્યાં સુધી એ વડીલો આપણું લોહી પીવાનું છોડશે નહીં, એટલે બેસાડો ને કોઈક રીતે એમને મુક્ત કરો. પાછા પેલો બાંબુ ફાટે કે ના ફાટે, સાતમે દિવસ પણ આપણે ભાવનાઓ કરતા હોઈએ છીએ કે આ લો બાંબુ ફાટ્યો ને ગયા વળી લો હવે. એ બધા આ ધર્મ સંકટના સ્વરૂપો છે. હો, એ ધર્માભાસ છે, આપણા માટે ધર્મ નથી. જે વડીલોને બાબતમાં આપણે દેવ હોવાનો ભાવ હતો, તેમની બાબતમાં આપણે ધુંધુકારી હોવાનો ભાવ રાખ્યો, તો પછી સાચું શું કે દેવ હતા કે ધુંધુકારી હતા? એ ધર્મ સંકટ છે. એ ધર્મ સંકટમાંથી આજે આપણે પસાર થઈ રહ્યા છીએ. કેમ કે ધર્મ, એક બાજુ મહાપ્રભુજી કહે છે કે ભાગવતનો કોઈ દિવસે ભંડોળી ઉપયોગ થાય નહીં, ભંડોળી ઉપયોગ ભાગવતનો કરીએ, આજીવિકા કમાવા માટે ભાગવત કરીએ તો એ આપણા પ્રભુનો અનાદર છે. થોડીક વલગર વાત છે, પણ આ પ્રસંગે કહેવી લાજમી છે કે કોઈ પણ પોતાની પતિનો કે પત્નીનો ફોટો ગામમાં વેચવા જશે? જો ખરેખર પોતાની પત્નીને પોતાની પ્રિયતમા માનતો હોય, કે ખરેખર પોતાના પતિને પોતાનો પ્રિયતમ માનતો હોય, એ ફોટોને કોઈ દિવસે વેચશે ખરો? લ્યો ભાઈ, બે આના બે આના સુંદર દેખાવડી સ્ત્રી, ચાર આના 8 રૂપિયા 10 રૂપિયા લેતા જાઓ, લેતા જાઓ, આવતા જાઓ, લેતા જાઓ, કરે ન કરે? આપણે આપણા ઠાકોરજીને વેચીએ છીએ. રૂપિયા 2 રૂપિયા માટે આપણે આપણા ઠાકોરજીના નામને વેચીએ છીએ. આપણે આપણા ઠાકોરજીની કથાને વેચી રહ્યા છીએ, જે ભાગવતને મહાપ્રભુજી સાક્ષાત કહે છે કે ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે, એ કથાને આપણે વેચી રહ્યા છીએ. ને આપણા દિલમાં એક ધડકન નથી થતી, કયા જાતના ધર્મ સંકટમાંથી આપણે પ્રસાર થઈ રહ્યા છીએ? શાંતચિત્તથી આપણને વિચારવું પડશે. આ પુષ્ટિ માર્ગ તરીકે આપણે જીવવું હોય તો આપણને આ બધા મુદ્દાઓને વિચાર્યા વિના કોઈ છૂટકો નથી. કડવી લાગશે વાત, એ તો દવા દરેક કડવી હોય, એમાં વાંધો નહીં. સ્વાસ્થ્યપ્રદ છે કે નહીં એ મુદ્દો વિચારવાનો છે. સ્વાસ્થ્ય આપણને પ્રદાન કરશે કે નહીં, અને જો મહાપ્રભુજીની વાણી આપણને સ્વાસ્થ્ય પ્રદાન નહીં કરે તો કઈ વાણી આપણને સ્વાસ્થ્ય પ્રદાન કરશે? જે વાણી સ્વાસ્થ્ય પ્રદાન કરતી હોય તે વાણીના ઉપદેશક આચાર્યના માર્ગમાં આપણે જોડાવવું જોઈએ, તે સંપ્રદાયની કંઠી આપણે પહેરવી જોઈએ, આ માર્ગને છોડી દેવો જોઈએ. પણ એ આપણે નથી કરતા. મહાપ્રભુજીના જ માર્ગમાં રહેવા માગીએ છીએ, મહાપ્રભુજીના ઉપદેશોને સ્વીકારવા નથી માંગતા. બને એટલી એમાંથી છટકબારી શોધો, કાલના બહાને, આજની સગવડના બહાને, આને બહાને, તેને બહાને, કાયદાના બહાને, આપણે બધી જ છટકબારીઓ શોધવામાં જ આપણું આખું મનન ચિંતન, માનસિક ચિંતન તત્પર થઈ ગયું છે કે આમાં શું થયું, આમાં શું થયું, આમાં શું થયું. થતું કાંઈ નથી. એક વાત ધ્યાનથી સમજો, થતું કાંઈ નથી. હમણાં જે ભાઈ સાથે હું યાત્રામાં અહીંયા રાજકોટ આવ્યો, તે ભાઈ જ મને કહેતા હતા કે જે વસ્તુ ટકી રહે એમાં કાંઈક તો સચ્ચાઈ હશે ને. મેં કીધું, મર્ડર છેલ્લા 1000 વર્ષથી ટકી રહ્યો છે, લૂંટ ખસોટ 1000 વર્ષથી ટકી રહી છે, રાવણ જ્યારે સીતાજીને હરી ગયો તે વખતે તો એક રામાયણ થઈ, આજે તો એ રામાયણની સ્ટોરી એ નથી બનતી, હિસ્ટરીની તો વાત જવા દો. એક રાવણે ગરીબે સીતા હરી લીધી, તેની આખી હિસ્ટરી થઈ ગઈ રામાયણ. આજે તો સ્ટોરી નથી બનતી, ખાલી ન્યૂઝ બને છે. સૌથી પહેલો ન્યૂઝ, પછી સ્ટોરી, પછી હિસ્ટરી. એ ન્યૂઝ પણ પાછો સવારના અખબારનો નથી હોતો, સમાચારપત્રનો, ઇવનિંગ ન્યૂઝનો, સંધ્યાકાલીન ન્યૂઝ હોય છે કે ફલાના ભાઈની ફલાની લઈને ભાગી ગયા. એ સાધારણ વાત થઈ ગઈ, સ્ટોરી એ નથી બનતી, હિસ્ટરીની તો વાત જવા દો. કેટલા વર્ષથી આ ચાલી રહ્યું છે, તેથી કંઈ સચ છે? ચાલતી દરેક વસ્તુ સચ હોય એવું માની લેવાનું કોઈ આધાર નથી, કેમ કે ઘણું બધું ચાલે છે. ચાલે છે તે સચ્ચાઈનો આધાર નથી. સચ્ચાઈનો આધાર આપણને સચને પીછાણવાનો, જેમ ગંધને જાણવા માટે નાક પ્રમાણ છે, રૂપ આકૃતિ રંગને જોવા માટે આંખ પ્રમાણ છે, શબ્દ ધ્વનિને સાંભળવા માટે જેમ કાન પ્રમાણ છે, તેમ કર્તવ્યને જાણવા માટે કર્તવ્ય શાસ્ત્ર જ પ્રમાણ હોય. જે શાસ્ત્ર આપણને સમજાવે છે કે કોઈપણ વખતે તમે કોઈપણ ક્રિયાને ધર્મ માનશો તો એ ધર્મની સાથોસાથ કંઈક વિધર્મનો તમને, કોઈક વસ્તુને તમારે વિધર્મ માનવી પડશે, કોઈક વસ્તુને તમારે પરધર્મ માનવી પડશે, કોઈક ધર્મને, કોઈક ક્રિયાને તમારે ધર્મનો ઉપમા માનવી પડશે, કોઈક ક્રિયાને તમને ધર્મનો આભાસ માનવો પડશે, કોઈક ક્રિયાને તમને ધર્મનો છલ માનવો પડશે. મેં એ ભાઈને કહ્યું જે ભાગવતની મારી સાથે ચર્ચા કરતા હતા કે આપ મને સમજાવો કે કોઈના સ્ત્રીને આપણે હાથ લગાડી શકીએ કે ન લગાડી શકીએ. બોલે ના ના, જૂતો પડે. તો મેં કીધું તો બહેનને હાથ લગાડી શકાય કે નહીં? બોલે દીકરીને હાથ લગાડી શકાય કે નહીં? શા માટે ન લગાડી શકાય? તો મેં કીધું તો પછી આપણે એમ કહીએ કે ઓ બહેન તમે કેમ છો, એ દીકરી કેમ છો, અને હાથ લગાડીએ તો લગાડી શકાય કે નહીં? બોલે આવી વાત તમે નહીં કરો ને, સીધી વાત કરો. મેં કીધું સીધી જ વાત કરી રહ્યો છું. તમે બહેન કહી રહ્યા છો, દીકરી કહી રહ્યા છો, અને હાથ કોઈક જુદા ભાવથી લગાડી રહ્યા છો, તો એ ધર્મ છે કે અધર્મ એનો ખબર કેવી રીતે પડે? એક બાજુ તમે કહી રહ્યા છો કે ભાગવત ભગવાનનું સાક્ષાત શબ્દાત્મક સ્વરૂપ છે, બીજી બાજુ તમે એના વેચાણ અને ખરીદદારીમાં સંડોવાઈ રહ્યા છો, ધંધામાં. તો તમે તમારા પ્રિયતમને વેચી રહ્યા છો, તો કઈ જાતના તમે દલાલ છો, કઈ જાતના તમે ધંધાકીય માણસ છો, એનો વિચાર તો કરો. તમે દીકરી નહીં વેચી, તમે પત્ની નહીં વેચી, તમને ભગવાન જ વેચવા માટે મળ્યો, ભગવાન નામ જ વેચવા માટે મળ્યો. ક્યાં ગઈ આપણી પુષ્ટિ અસ્મિતા? આપણી પુષ્ટિ અસ્મિતા ગઈ ક્યાં? આપણે પૂછવું પડશે આપણી જાતને, આપણા હૃદયને ઢંઢોરવું પડશે કે આપણી પુષ્ટિ અસ્મિતા ગઈ ક્યાં? શા માટે આપણે આવા ધર્માભાસને, જે ધર્મ નથી, ધર્મનો ખોટો આભાસ છે, તેને આપણે ધર્મ સમજી રહ્યા છીએ? ઘણા લોકો કહે છે કે તનુજા કહો કે વિત્તજા કહો કે તનુ વિત્તજા કહો. તનુ હોવો જોઈએ, વિત્ત હોવો જોઈએ, બસ પતી ગઈ ના વાત. એમાં તનુ વિત્તજાનો ઝઘડો ક્યાંથી આવ્યો? હવે જો ધર્મ સંકટ ઊભો થઈ ગયો કે તનુજા કહો કે વિત્તજા કહો કે તનુજા વિત્તજા કહો કે તનુ વિત્તજા કહો, એમાં વિચારવાનું છે શું? ઘણું બધું વિચારવાનું છે જો આપણે ધર્મના દ્રષ્ટિથી વિચારીશું તો. કેમ, શા માટે તનુવિત્તજાને આપણે તનુવિત્તજા નથી રહેવા દેવા માંગતા? એક વખતે શાંત ચિત્તથી કારણ વિચારવું પડશે. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભગવત સેવાનો પ્રકાર તનુવિત્તજા છે. એ તનુજા અને વિત્તજા છે એવું શા માટે થઈ ગયું? કેમ કે સરવાળે તો તનુ અને વિત્ત બે જ હોવા જોઈએ ને? તો સરવાળે તો સ્ત્રી અને પુરુષ જ હોવા જોઈએ, તેથી દંપતી કહેવાય? કોઈ પણ સ્ત્રી પુરુષ બે બેઠા હોય એને દંપતી કહેવાય, પરણેલા ન હોય તો? કોઈ પણ સ્ત્રી પુરુષ બંને બેઠા હોય એને ભાઈ બહેન કહેવાય? એમનું કંઈક દાંપત્ય છે તનુ અને વિત્તનું. એ દાંપત્ય કઈ જ રીતે? કે જેનો તન તેનો ધન, એ રીતે સેવા થવી જોઈએ. પારકા ધન પારકા તનથી સેવા કરવા જતા તનુજા અને વિત્તજા જળવાય છે રૂપ, પણ તનુ વિત્તજા નથી જળવાતો. એને તોડવા માટે લોકો એમ કહે છે કે ના ના, તનુ વિત્તજા કહો કે તનુજા વિત્તજા કહો, તન અને વિત્ત તો દરેકમાં કોમન છે જ ને? કોમન નથી. હેતુ શું છે આપણે ચકાસવો પડશે. પારકું ધન લેવા માટે આપણે આમ કહી રહ્યા છીએ કે પોતાના ઠાકોરજી માટે પોતાનો ધન વાપરવા માટે? જો પોતાના ઠાકોરજી માટે આપણે પોતાનું ધન વાપરવા માગતા હોઈએ, પોતાના ઠાકોરજી માટે પોતાનું તન આપણે વાપરવા માગતા હોઈએ, તો તનુવિત્તજામાં ભાગલા કરવાની જરૂરત જ નથી. કોઈ ગુસ્સો આવી રહ્યો છે કે ભાગલા નહીં કરો, તેથી પાછો એક ધર્મનો આભાસ કરવામાં આવે છે કે ના, તનુવિત્તજામાં તનુ અને વિત્ત બંને હોવા જોઈએ. તનુજાય થઈ ગઈ, વિત્તજાય થઈ ગઈ, ભાઈ તનુવિત્તજા થઈ ગઈ ને. હેતુ શું છે? હેતુ બદલાઈ ગયો, ધર્મ આભાસ થઈ ગયો, છલ થઈ ગયો. કઈ જાતનો છલ થયો? ભાગવતકાર આપણને સમજાવે છે કે ગૌદાન કરવું જોઈએ મરતી વખતે. એક મરતી ગાય કોઈકને દાન આપી દીધી, મરતી ગાય કોઈકને ગૌદાનમાં આપણે આપીએ તે ગૌદાન કહેવાય ખરો?